મિત્રો, પર્પઝ વગરની દોડ અંતે થાક જ આપે છે. આ એક સિમ્પલ લાઇન છે, પણ જીવનનું બહુ મોટું સત્ય બતાવે છે. આજે ઘણા લોકો આખો દિવસ વ્યસ્ત રહે છે, બસ દોડતા જ રહે છે. પણ એક પ્રશ્ન પોતાને પૂછીએ, હું દોડી તો રહ્યો છું, પણ કઈ દિશામાં? જો દિશા જ ખોટી છે તો ગતિનો કોઈ અર્થ નથી, જો ગોલ નથી તો મહેનત પણ ખાલી લાગે છે. ઇમેજિન કરો, આપણે દોડીએ છીએ, બહુ ઝડપથી દોડીએ છીએ, પણ અંતે ખબર પડે કે આપણે ખોટી દિશામાં હતા, તો એનાથી સારું શું હોઈ શકે? એનાથી સારું એ હોઈ શકે, થોડી વાર રોકાઈએ, વિચાર કરીએ, પછી સાચી દિશામાં ચાલીએ. સફળ લોકો ઝડપથી દોડતા નથી, તેઓ સ્પષ્ટ રીતે જાણે છે કે ક્યાં પહોંચવું છે. એટલે જો આપણો પર્પઝ લખીએ, આપણા જીવનનું કારણ આપણો ગોલ છે, પછી જુઓ આપણી દોડ થાક નહીં આપે, પણ આપણને સફળતા સુધી લઈ જશે.